श्री नारद पुराण उत्तर भाग अध्याय 166 श्री राम लक्ष्मण नो संक्षिप्त चरित्र तथा लक्ष्मणाचल नो महात्मय। मोहिनी बोली, पुरोहित जी, गोकर्ण तीर्थ नो पाप नाशक महात्मय में सांभळ्यु, हवे लक्ष्मण तीर्थ नो महात्मय कहेवानी कृपा करो। पुरोहित वसुए कह्यु, પ્રાચીન સમયની વાત છે, બ્રહ્મા વગેરે દેવતાઓએ પ્રાર્થના કરવાથી સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ જ રાજા દશરથના 4 પુત્ર રૂપે પ્રગટ થયા, તેઓ જ રામ લક્ષ્મણ વગેરે નામે પ્રસિદ્ધ થયા દેવી। ત્યારબાદ થોડો સમય પસાર થયો ત્યારે મુનીશ્વર વિશ્વામિત્ર અયોધ્યામાં આવ્યા। તેમણે પોતાના યજ્ઞની રક્ષા માટે રામ અને લક્ષ્મણને રાજા પાસે માગ્યા ત્યારે રાજાએ મુનિના શ્રાપથી ડરીને રામ લક્ષ્મણને તેમને સોંપી દીધા। ત્યારે તે બંને ભાઈ મુનીશ્વર વિશ્વામિત્રના યજ્ઞમાં જઈને તે યજ્ઞની રક્ષા કરવા લાગ્યા। શ્રીરામે તાડકા સહિત સુબાહુને મારીને મારીચને માનવાસ્ત્ર દ્વારા દૂર ફેંકી દીધો। મુનિએ તેમનો બહુ સત્કાર કર્યો। ત્યાર પછી વિશ્વામિત્રજી તેમને રાજા વિદેહના નગરમાં લઈ ગયા। ત્યાં મહારાજ જનકે વિશ્વામિત્રનો સારી રીતે સત્કાર કરીને તેમને પૂછ્યું, મહર્ષે, આ બંને બાળક ક્યાં ક્ષત્રિય કુળ નરેશના પુત્ર છે? ત્યારે મુનિવરે કહ્યું કે આ બંને ભાઈ રામ અને લક્ષ્મણ મહારાજ દશરથના પુત્ર છે। આ સાંભળીને વિદેહ જનક બહુ પ્રસન્ન થયા। પછી મહર્ષિ વિશ્વામિત્ર જનકને કહ્યું, આમને તે ધનુષ્ય દેખાડો જે મહાદેવજીની અનામત છે અને સીતાના સ્વયંવર માટે તેને તોડવાની શરત સાથે મૂકવામાં આવ્યું છે। વિશ્વામિત્રજીનું આ વચન સાંભળીને રાજા જનકે તત્કાલ 300 સેવકો દ્વારા તે ધનુષ્યને મંગાવીને આદરપૂર્વક તેમને દેખાડ્યું। શ્રીરામે મહાદેવજીના તે ધનુષ્યને તે જ ક્ષણે ડાબા હાથે ઉઠાવી લીધું અને તેની પ્રત્યંચા ચડાવીને ખેંચવાનો પ્રયાસ કરતા શીઘ્ર તેને તોડી નાખ્યું। આ જોઈને મિથિલા નરેશને બહુ પ્રસન્નતા થઈ। તેમણે શ્રીરામ અને લક્ષ્મણની પૂજા કરીને તેમને વૈદિક વિધિ અનુસાર પોતાની બંને કન્યાઓ આપી દીધી। મુનિવર વિશ્વામિત્ર દ્વારા એ જાણીને કે રાજા દશરથના 2 બીજા પુત્ર પણ છે, જનકે તે પુત્રો સાથે મહારાજને આમંત્રિત કરીને પોતાના ભાઈની 2 પુત્રીઓના તે બે ભાઈઓ સાથે લગ્ન કરી દીધા। ત્યાર પછી મિથિલા નરેશ દ્વારા સારી રીતે સન્માનિત થઈને મુનિની આજ્ઞા લઈને પોતાના 4 પુત્રો અને પુત્રવધુઓ સાથે મહારાજ દશરથ અયોધ્યાપુરી જવા રવાના થયા। રસ્તામાં શ્રી રામચંદ્રજીએ ભૃગુપતિ પરશુરામજીના ગર્વને શાંત કર્યો અને પિતા તથા ભાઈઓની સાથે તેઓ ઘણા વર્ષો સુધી આનંદપૂર્વક રહ્યા। ત્યાર પછી રાજા દશરથે એવું વિચારીને કે મારા પુત્ર શ્રીરામ જાણવા યોગ્ય બધા તત્વોને જાણી ચૂક્યા છે, તેથી તેઓ પ્રસન્નતાપૂર્વક શ્રીરામને યુવરાજ પદ પર અભિષિક્ત કરવા માટે તૈયાર થાય। આ જાણીને રાજાની સૌથી પ્રિય નાની રાણી કૈકેયીએ હઠપૂર્વક રામના રાજ્યાભિષેકને રોક્યો અને પોતાના પુત્ર ભરતને માટે યુવરાજ પદ માગ્યું। શુભે ત્યારે માતા કૈકેયીની પ્રસન્નતા માટે પિતાની આજ્ઞા લઈને શ્રી રામચંદ્રજી પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણની સાથે ચિત્રકૂટ પર્વત પર ચાલ્યા ગયા અને ત્યાં મુનિવેશ ધારણ કરીને તેઓ ત્યાં રહ્યા। અહીં ભરતજી પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને પોતાના મોસાળથી અયોધ્યા આવ્યા। અહીં તેમને જાણવા મળ્યું કે પિતાજી હારામ હારામનું રટણ કરતા રહીને પરલોકવાસી થયા છે। ત્યારે ભરતજીએ કૈકેયીને ધિક્કારી અને શ્રીરામચંદ્રજીને પાછા લાવવા માટે વનમાં ગયા, પરંતુ ત્યાંથી શ્રીરામે ભરતને પોતાની ચરણ પાદુકા આપીને અયોધ્યા પાછા મોકલી દીધા। શ્રીરામ ક્રમશઃ અત્રિ, સુતીક્ષ્ણ તથા અગસ્ત્યના આશ્રમો પર ગયા। આ બધા સ્થાનોમાં 12 વર્ષ પસાર કરીને શ્રી રઘુનાથજી ભાઈ અને પત્નીની સાથે પંચવટીમાં ગયા અને ત્યાં રહેવા લાગ્યા। જનસ્થાનમાં સુરપણખા નામની રાક્ષસી રહેતી હતી। શ્રીરામની પ્રેરણાથી લક્ષ્મણે તેનું નાક કાપીને તેને વિકૃત બનાવી દીધી। ત્યારે તે રાક્ષસી દ્વારા પ્રેરિત થઈને યુદ્ધ માટે આવેલા 14,000 રાક્ષસો સહિત ખર, દૂષણ અને ત્રિશિરાને શ્રીરામચંદ્રજીએ નષ્ટ કરી દીધા। આ સમાચાર સાંભળીને રાક્ષસોના રાજા રાવણ ત્યાં આવ્યો। તેણે મારીચને સુવર્ણમૃગના રૂપમાં દેખાડીને તેની પાછળ બંને ભાઈઓને આશ્રમથી દૂર હટાવી દીધા અને સીતાને હરી ગયો। તે સમયે જટાયુએ તેનો રસ્તો રોક્યો, પરંતુ રાવણે તેને મારી નાખીને સીતાને લંકામાં લઈ ગયો। બંને ભાઈ શ્રીરામ અને લક્ષ્મણ જ્યારે આશ્રમમાં પાછા આવ્યા ત્યારે સીતાનું હરણ થઈ ચૂક્યું હતું. હવે તેઓ ચારે બાજુ તેમને શોધવા લાગ્યા. રસ્તામાં જટાયુને પડેલો જોઈને તેના મૃત્યુ પછી બંને ભાઈઓએ તેનો અગ્નિ સંસ્કાર કર્યો. પછી કબંધને મારીને સબરી પર કૃપા કરી ત્યાંથી ઋષ્યમુખ પર્વત પર આવ્યા. ત્યાર પછી હનુમાનજીના કહેવાથી પોતાના મિત્ર વાનરરાજ સુગ્રીવના શત્રુ બાલીનો વધ કરીને શ્રીરામે સુગ્રીવને રાજા બનાવ્યા. પછી સુગ્રીવની આજ્ઞાથી સીતાની શોધ માટે ચારે દિશાઓમાં વાનરો ગયા. હનુમાન વગેરે વાનર સીતાની શોધ કરતા રહીને દક્ષિણ સમુદ્રના તટ પર ગયા. ત્યાં સંપાતિના કહેવાથી તેમને નિશ્ચય થઈ ગયો કે સીતા લંકામાં જ છે. ત્યાર પછી એકલા હનુમાનજી સમુદ્રના બીજા તટ પર વસેલા લંકાપુરીમાં ગયા અને ત્યાં રામપ્રિયા સીતા સતીને તેમણે જોયા તથા શ્રી રામચંદ્રજીની વીંટી તેમને આપીને પોતાના માટે તેમના મનમાં વિશ્વાસ ઉત્પન્ન કર્યો. પછી તે બંને ભાઈઓના કુશળ સમાચાર કહીને તેમની પાસેથી ચૂડામણી પ્રાપ્ત કર્યો. ત્યાર પછી અશોક વાટિકાને ઉજ્જળ કરીને સેના સહિત અક્ષયકુમારને માર્યો અને મેઘનાદના બંધનમાં આવીને રાવણ સાથે વાર્તાલાપ કર્યો. ત્યાર પછી સંપૂર્ણ લંકાપુરીને બાળીને ફરી મિથિલેશ કુમારી સીતાના દર્શન કર્યા અને તેમની આજ્ઞા લઈને સમુદ્ર ઓળંગીને શ્રી રામચંદ્રજીને તેમના સમાચાર કહ્યા. સીતા રાક્ષસરાજ રાવણના નિવાસસ્થાનમાં રહે છે. આ સાંભળીને શ્રી રામચંદ્રજી પણ વાનરસેના સાથે સમુદ્ર તટ પર પહોંચ્યા. પછી સમુદ્રની જ અનુમતિ લઈને તેમણે મહાસાગર પર પર્વતોની શિલાઓ દ્વારા પુલ બાંધ્યો અને તેના દ્વારા બીજા તટ પર પહોંચીને સેનાનો પડાવ નાખ્યો. ત્યાર પછી પોતાના નાના ભાઈ વિભીષણના સમજાવવા છતાં પણ રાવણે એ વાત ન માની કે સીતાને તેમના પતિને પાછા આપી દેવામાં આવે. રાવણે વિભીષણને લાત મારી અને વિભીષણ શ્રી રામચંદ્રજીની શરણમાં ગયા. ત્યારે શ્રી રામચંદ્રજીએ લંકાને ચારે બાજુથી ઘેરી લીધી. ત્યાર પછી રાવણે ક્રમશઃ પોતાના મંત્રીઓ અમાત્યો પુત્રો અને સેવકોને યુદ્ધ કરવા મોકલ્યા, પરંતુ તે બધા શ્રીરામ લક્ષ્મણ અને વાનરસેના દ્વારા નષ્ટ થઈ ગયા. લક્ષ્મણે ઇન્દ્રવિજયી મેઘનાદને તીક્ષ્ણ બાણોથી મારી નાખ્યો. આ બાજુ શ્રીરામે પણ કુંભકર્ણ અને રાવણને મોતને ઘાટ ઉતારી દીધા. ત્યાર પછી શ્રીરામે પોતાની પ્રિયતમા સીતાની અગ્નિ પરીક્ષા લીધી અને વિભીષણને રાક્ષસોનું આધિપત્ય, લંકા તથા એક કલ્પનું આયુષ્ય આપીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરીને સુગ્રીવ અને વિભીષણની સાથે પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા માટે પ્રસ્થાન કર્યું. ભરતજી નંદીગ્રામમાં રહેતા હતા તેમને સાથે લઈને શ્રી રામચંદ્રજી અયોધ્યા ગયા. પછી ચારે ભાઈઓએ પોતાની બધી માતાઓને પ્રણામ કર્યા. ત્યાર પછી પુરોહિત વશિષ્ઠજીની આજ્ઞા લઈને ભાઈઓએ શ્રી રામચંદ્રજીને રાજાના પદ પર અભિષેક કર્યો. ભગવાન શ્રીરામ પણ પ્રજાનું પુત્રની જેમ પાલન કરવા લાગ્યા. ધર્મના જ્ઞાતા શ્રીરામે લોકનિંદાના કારણે સીતાદેવીનો ત્યાગ કર્યો. ગર્ભવતી સીતા વાલ્મીકી મુનિના આશ્રમ પર જઈને સુખથી રહેવા લાગ્યા. ત્યાં તેમણે બે પુત્રોને જન્મ આપ્યો. તેમના નામ કુશ અને લવ હતા. મહર્ષિ વાલ્મીકીએ તે બંને પુત્રોના જાતકર્મ વગેરે સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિથી કર્યા. તે ઉદાર બુદ્ધિ મહર્ષિએ રામાયણ મહાકાવ્યની રચના કરીને તે બંને બાળકોને તેનો અભ્યાસ કરાવ્યો. તે બંને બાળક મુનિઓના યજ્ઞોમાં રામાયણનું ગાન કરતા હતા. તેના કારણે સર્વત્ર તેમની ખ્યાતિ થઈ ગઈ. એકવાર શ્રી રામચંદ્રજીનો અશ્વમેઘ યજ્ઞ પ્રારંભ થતાં તે બંને ભાઈ કુશ અને લવ તે યજ્ઞમાં ગયા. ત્યાં તે બંનેના મુખે પોતાના ચરિત્રનું ગાન સાંભળીને શ્રી રામચંદ્રજી બહુ પ્રસન્ન થયા. તેમણે યજ્ઞસભામાં સીતાની સાથે મહર્ષિ વાલ્મીકીને નિમંત્રિત કર્યા. જગદંબા સીતાએ ત્યાં આવીને પોતાના બંને પુત્ર શ્રી રામચંદ્રજીને સોંપી દીધા અને સ્વયં તેમણે પૃથ્વીમાં પ્રવેશ કર્યો. આ એક અદ્ભુત ઘટના થઈ. ત્યારથી શ્રી રામચંદ્રજી માત્ર બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને આ પૃથ્વી પર યજ્ઞના અનુષ્ઠાનમાં જ વ્યસ્ત રહ્યા. ત્યાર પછી એકવાર કાલ અને દુર્વાસા મુનિ શ્રી રામચંદ્રજીની પાસે આવ્યા. ભદ્રે કાલને બ્રહ્માજીએ મોકલ્યા હતા અને તેઓ શ્રી રામચંદ્રજીને વૈકુંઠ ધામ પધારવાની પ્રાર્થના કરવા આવ્યા હતા. તેમણે એકાંતમાં શ્રીરામને કહ્યું, આપણી વાતચીત દરમિયાન અહીં કોઈ પણ ન આવે, જો કોઈ આવી જાય તો તેનો તમારે વધ કરવો. શ્રીરામે આ પ્રમાણે કરવાની પ્રતિજ્ઞા કરી. ત્યાર પછી શ્રીરામે લક્ષ્મણજીને બોલાવીને કહ્યું, તમે અહીં દરવાજા પર ઊભા રહો, કોઈને અંદર આવવા દેશો નહીં. જો કોઈ અંદર પ્રવેશ કરશે તો મારા હાથે તેનો વધ થશે. ત્યારે લક્ષ્મણે બહુ સારું કહીને શ્રીરામની આજ્ઞા પ્રમાણે દરવાજા પર ઊભા રહ્યા. દરમિયાન દુર્વાસા મુનિ રાજદ્વાર પર લક્ષ્મણની પાસે આવ્યા. તેમણે લક્ષ્મણને પ્રણામ કરીને કહ્યું, ભગવાન બે ઘડી પ્રતીક્ષા કરો, અત્યારે શ્રી રઘુનાથજી એકાંતમાં મંત્રણા કરી રહ્યા છે. તેમણે લક્ષ્મણની વાત સાંભળીને તેમને ક્રોધપૂર્વક કહ્યું, મને અંદર જવા દો, અન્યથા હું તમને હમણાં જ ભસ્મ કરી દઈશ. દુર્વાસાના વચન સાંભળીને લક્ષ્મણજી ગભરાઈ ગયા. તેઓ મુનિથી ભયભીત થઈને પોતાના મોટા ભાઈને તેમના આગમનની સૂચના આપવા માટે સ્વયં અંદર ચાલ્યા ગયા. લક્ષ્મણને આવેલા જોઈને કાલદેવ ઊભા થયા અને કહ્યું, તમે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરો. આમ કહીને શ્રીરામની વિદાય લઈને તેઓ ચાલ્યા ગયા. ત્યારે ધર્માત્માઓમાં શ્રેષ્ઠ શ્રીરામ રાજભવનમાંથી નીકળ્યા અને દુર્વાસા મુનિને સંતુષ્ટ કરીને તેમને પ્રસન્નતાપૂર્વક ભોજન કરાવ્યું. પછી તેમને પ્રણામ કર્યા અને વિદાય કરીને લક્ષ્મણને કહ્યું, ભાઈ લક્ષ્મણ, ધર્મના કારણે બહુ ભારે સંકટ આવી ગયું, કેમ કે તમે મારા વધ્ય થઈ ગયા. દેવ બહુ પ્રબળ છે. વીર, મેં તમારો ત્યાગ કરી દીધો, આ જ તમારા માટે વધ છે. હવે તમે જ્યાં ઈચ્છો ત્યાં ચાલ્યા જાઓ. ત્યારે સત્ય ધર્મમાં સ્થિત રહેનારા શ્રીરામને પ્રણામ કરીને લક્ષ્મણજી દક્ષિણ દિશામાં જઈને એક પર્વત પર તપસ્યા કરવા લાગ્યા. ત્યાર પછી શ્રીરામ પણ બ્રહ્માજીની પ્રાર્થનાથી સાકેતપુરી અને કૌશલ્યા પ્રાંતના સમસ્ત પ્રાણીઓની સાથે શાંત ભાવે પોતાના પરમધામમાં ચાલ્યા ગયા. તે સમયે સરયુના ગોપ્રતાર ઘાટમાં શ્રીરામનું ચિંતન કરીને લોકોએ ડૂબકી મારી. તેઓ દિવ્ય શરીર ધારણ કરીને યોગી દુર્લભ શ્રીરામ ધામમાં ચાલ્યા ગયા. લક્ષ્મણજીએ થોડા સમય સુધી તપ કર્યું. પછી તપસ્યા અને યોગ બળથી યુક્ત થઈને શ્રીરામનું અનુગમન કરીને અવિનાશી ધામમાં ચાલ્યા ગયા. સુમિત્રાનંદન લક્ષ્મણે તે પર્વતને નિત્ય પોતાના સાનિધ્યનું વરદાન આપ્યું અને તેના પર પોતાનો અધિકાર રાખ્યો. તેથી તે લક્ષ્મણજીનું ઉત્તમ ક્ષેત્ર છે. જે મનુષ્ય લક્ષ્મણ પર્વત પર ભક્તિભાવે લક્ષ્મણજીના દર્શન કરે છે, તેઓ કૃતાર્થ થઈને શ્રીરામ શ્રીહરિના ધામમાં જાય છે. તે તીર્થમાં સ્વર્ણ, ગાય, ભૂમિ તથા અશ્વદાનનો મહિમા છે. ત્યાં કરેલું દાન, હોમ, જપ અને પુણ્યકર્મ બધું જ અક્ષય થઈ જાય છે. અધ્યાય 166 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.